श्री नारद पुराण पूर्व भाग भाग पहलो अध्याय 11 दाननु पात्र निष्फल दान उत्तम मध्यम अधम दान धर्मराज भगीरथ संवाद ब्राह्मण ने जीविका दाननु महात्म्य तथा तलाव निर्माणना पुण्यना विषय में राजा वीरभद्र की कथा। नारद जी बोलिया, हे भाई जी, मारी गंगा महात्म्य सांभळवानी इच्छा हती, ते तो सांभळी लीधु, ते तो ते तमाम पापोनो नाश करनारो छे। हवे मने दान ने दानना पात्रना लक्षण कहो। श्री सनकजीए कह्यु, हे देवर्षे, ब्राह्मण बधा वर्णोनो श्रेष्ठ गुरु छे। जेणे आपेला दान ने अक्षय बनाव्यु होय तेणे ब्राह्मण ने ज दान आपवु जोईए। सदाचारी ब्राह्मण निर्भय थईने बधानु दान लई शके छे, परंतु क्षत्रिय ने वैश्य कदी कोई नु दान न लेवू। जे ब्राह्मण क्रोधी पुत्रहीन दंभाचारी तथा पोताना कर्मनो त्याग करवा वालो छे, तेने आपेलू दान निष्फल थई जाय छे। जे पराई स्त्री में आसक्त पराया धनो लोभी तथा ज्योतिषी छे, तेने आपेलू दान पण निष्फल थई जाय छे। जे बीजाना दोषो जुए छे, जे कृतज्ञ कपटी अने यज्ञना अनधिकारी द्वारा यज्ञ करावे छे, तेने आपेलू दान पण निष्फल थई जाय छे। जे सदा याचक वृत्ति राखे छे, जे हिंसक दृष्ट अने रसनो विक्रय करे छे, तेने आपेलू दान पण निष्फल छे। हे ब्राह्मण, जे वेद स्मृति अने धर्मनो विक्रय करे छे, तेने आपेलू दान पण निष्फल छे। जे गीतो गाईने जीविका चलावे छे, जेनी स्त्री व्यभिचारिणी छे तथा जे बीजाने कष्ट आपे छे, તેને આપેલું દાન પણ નિષ્ફળ છે। જે તલવારથી જીવિકા ચલાવે છે, જે સાહીથી જીવન નિર્વાહ ચલાવે છે, જે જીવિકા માટે દેવતાઓની પૂજા સ્વીકારે છે, જે સમગ્ર ગામના પુરોહિત છે તથા જે દૂતનું કામ કરે છે, એવા લોકોને આપેલું દાન નિષ્ફળ છે। જે બીજાના માટે રસોઈ બનાવવાનું કામ કરે છે, જે કવિતા દ્વારા લોકોની વ્યર્થ પ્રશંસા કરે છે, જે વેદ્ય તથા અભક્ષ્ય પદાર્થોનું ભક્ષણ કરે છે, તેને આપેલું દાન પણ નિષ્ફળ છે। જે શુદ્રોનું અન્ન ખાય છે, શુદ્રોના મૂળદા બાળે છે અને વ્યભિચારિણી સ્ત્રીના સંતાનનું ભોજન કરે છે, તેમને આપેલું દાન પણ નિષ્ફળ છે। જે ભગવાન વિષ્ણુના નામ જપને વેચે છે, સંધ્યાકર્મ કરતો નથી તથા દૂષિત દાન લેવાથી દગ્ધ થઈ ગયો છે, તેને આપેલું દાન પણ નિષ્ફળ છે। જે દિવસે સૂએ છે, દિવસે મૈથુન કરે છે તથા જે સંધ્યાકાળે ખાય છે, તેને આપેલું દાન પણ નિષ્ફળ છે। જે મહાપાતકી છે, જેણે જ્ઞાતિભાઈઓએ જ્ઞાતિથી બહાર કરી દીધો છે તથા જે પતિની હયાતીમાં કુંડ સંતાન અર્થાત વ્યભિચારથી ઉત્પન્ન થયો છે અને ગોલોક સંતાન અર્થાત પતિના મૃત્યુ પછી વ્યભિચારથી પેદા થયો છે, તેને આપેલું દાન પણ નિષ્ફળ છે। જે પરિવિતિ અર્થાત નાના ભાઈના લગ્ન થઈ ગયા પછી પણ લગ્ન કર્યા નથી, તે ષઠ પરિવેતા અર્થાત મોટા ભાઈની પહેલાં લગ્ન કરી લેનાર સ્ત્રીને વશ રહેનાર અને અત્યંત દુષ્ટ છે, તેને આપેલું દાન પણ નિષ્ફળ છે। જે શરાબી માંસાહારી સ્ત્રીલંપટ અત્યંત લોભી ચોર અને ચુગલીખોર છે, તેને આપેલું દાન પણ નિષ્ફળ થાય છે। હે દ્વિજશ્રેષ્ઠ, જે કોઈ પણ પાપપરાયણ અને સજ્જન પુરુષો દ્વારા સદા નિંદિત હોય, તેમની પાસેથી ન તો દાન લેવું જોઈએ અને ન દાન આપવું જોઈએ। હે નારદજી, જે બ્રાહ્મણ સત્કર્મ કરતો હોય, તેને યત્નપૂર્વક દાન આપવું જોઈએ। જે દાન શ્રદ્ધાપૂર્વક અને ભગવાન વિષ્ણુને સમર્પણપૂર્વક આપવામાં આવ્યું હોય, તે ઉત્તમ દાન કહેવાય છે। હે નારદજી, આ લોક તથા પરલોકના લાભના ઉદ્દેશથી જે સુપાત્રને દાન આપવામાં આવે છે, તે સકામ દાન મધ્યમ માનવામાં આવે છે। જે દંભથી બીજાની હિંસા માટે અવિધિપૂર્વક ક્રોધપૂર્વક શ્રદ્ધારહિત અને અપાત્રને આપવામાં આવે છે, તે દાન અધમ માનવામાં આવ્યું છે। રાજા બલિને સંતુષ્ટ કરવા માટે અર્થાત અપવિત્ર ભાવથી તથા અપાત્રને આપેલું દાન અધમ, સ્વાર્થ સિદ્ધિ માટે આપેલું દાન મધ્યમ તથા ભગવાનની પ્રસન્નતા માટે કરેલું દાન ઉત્તમ છે, એવું જ્ઞાની પુરુષો કહે છે। પ્રકારની ગતિઓ છે એવું જ્ઞાની પુરુષો કહે છે. દાન, ભોગ અને નાશ આ ધનની ત્રણ પ્રકારની ગતિઓ છે. જે ન દાન કરે છે ન પોતે ભોગ કરે છે તેનું ધન માત્ર તેના નાશનું કારણ થાય છે. હે બ્રહ્મન, ધનનું ફળ છે ધર્મ, અને ધર્મ તે જ છે જે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરનારો છે. શું વૃક્ષો જીવતા નથી? વૃક્ષો પણ જગતમાં બીજાના હિત માટે જ જીવે છે. હે વિપ્રવર નારદ, જ્યાં વૃક્ષો પણ પોતાના મૂળિયા અને ફળો દ્વારા બીજાનું હિત કરે છે ત્યાં જો મનુષ્ય પરોપકારી ન હોય તો તે મરી ગયેલા જેવો છે. જે મરણશીલ માનવ શરીરથી, ધનથી અથવા મન અને વાણીથી પણ બીજાનો ઉપકાર કરતા નથી તેમને મહાન પાપી સમજવા જોઈએ. નારદજી, આ વિષયમાં હું એક યથાર્થ ઇતિહાસ કહું છું, સાંભળો. તેમાં દાન વગેરેના લક્ષણ પણ બતાવવામાં આવશે, સાથે સાથે તેમાં ગંગાજીનું મહાત્મ્ય પણ આવી જશે. જે સર્વ પાપોનું નાશક છે, જે સર્વ પાપોનું નાશક છે, આ ઇતિહાસમાં ભગીરથ અને ધર્મનો પુણ્યપ્રદ સંવાદ છે. સગરના કુળમાં ભગીરથ નામના રાજા થયા, જે સાતે દ્વીપો અને સમુદ્રો સહિત આ પૃથ્વીનું શાસન કરતા હતા. તેઓ સદા સર્વે ધર્મોમાં તત્પર, સત્ય પ્રતિજ્ઞા અને પરાક્રમી હતા. કામદેવ જેવા રૂપવાન મહાન યજ્ઞ કરતા અને વિદ્વાન હતા તે રાજા ભગીરથ ધૈર્યમાં, હિમાલય અને ધર્મમાં ધર્મરાજ જેવા હતા. તેમનામાં બધા પ્રકારના સારા લક્ષણો હતા. હે મુને, તેઓ સંપૂર્ણ શાસ્ત્રોના પારગામી વિદ્વાન, સર્વે સંપત્તિઓથી યુક્ત, અમે સૌને આનંદ આપનારા હતા. અતિથિ સત્કારમાં યત્નપૂર્વક લાગ્યા રહેતા હતા અને સદા ભગવાન વાસુદેવની આરાધનામાં તત્પર રહેતા હતા. તેઓ મહાન પરાક્રમી, સદગુણોના ભંડાર, સૌના મિત્ર, દયાળુ તથા ઉત્તમ બુદ્ધિવાળા હતા. હે દ્વિજશ્રેષ્ઠ, રાજા ભગીરથને આવા સદગુણોથી યુક્ત જાણીને એક દિવસ સાક્ષાત ધર્મરાજ તેમના દર્શન કરવા માટે આવ્યા. રાજાએ પોતાના ઘરે પધારેલા ધર્મરાજનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું. ત્યાર પછી ધર્મરાજ પ્રસન્ન થઈને રાજાને કહેવા લાગ્યા. ધર્મરાજ કહ્યું, હે ધર્મજ્ઞોમાં શ્રેષ્ઠ રાજા ભગીરથ, તમે ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છો. હું સ્વયં ધર્મરાજ તમારી કીર્તિ સાંભળીને તમારા દર્શન કરવા અહીં આવ્યો છું. તમે સન્માર્ગમાં તત્પર, સત્યવાદી અને પ્રાણી માત્રના હિતેશી છો. તમારા ઉત્તમ ગુણોના કારણે દેવતાઓ પણ તમારા દર્શન કરવા ચાહે છે. હે ભૂપાલ, જ્યાં કીર્તિ, નીતિ અને સંપત્તિ છે ત્યાં ઉત્તમ ગુણ, સાધુ પુરુષ તથા દેવતાનો અવશ્ય નિવાસ હોય છે. હે રાજન, હે મહાભાગ, સમસ્ત પ્રાણીઓના હિતમાં લાગ્યા રહેવું વગેરે તમારું ચરિત્ર બહુ સુંદર છે. તે મારા જેવા લોકો માટે પણ દુર્લભ છે. આવું કહેનારા ધર્મરાજને પ્રણામ કરીને રાજા ભગીરથ પ્રસન્ન અને વિનિત ભાવે મધુર વાણીમાં બોલ્યા. ભગીરથે કહ્યું, હે ભગવાન, તમે સર્વ ધર્મોના જ્ઞાતા છો. હે પરમેશ્વર, તમે સમદર્શી પણ છો. હું જે કંઈ પૂછું છું તે મારા પર અત્યંત કૃપા કરીને બતાવો. ધર્મના પ્રકાર કેટલા છે? ધર્માત્મા પુરુષોના ક્યાં ક્યાં લોક છે? યમલોકમાં કેટલી યાતનાઓ બતાવવામાં આવી છે અને તે કોને પ્રાપ્ત થાય છે? હે મહાભાગ, કેવા લોકો આપના દ્વારા સન્માનિત હોય છે અને કેવા લોકો કેવી રીતે આપના દ્વારા દંડનીય છે, આ બધું મને વિસ્તારથી બતાવવાની દયા કરો. ધર્મરાજે કહ્યું, હે મહાબુદ્ધે, બહુ સારું, બહુ સારું. તમારી બુદ્ધિ નિર્મળ તથા તેજસ્વી છે. હું ધર્મ અને અધર્મનું યથાર્થ વર્ણન કરું છું, તમે ભક્તિપૂર્વક સાંભળો. ધર્મ અનેક પ્રકારના બતાવવામાં આવ્યા છે, જે પુણ્યલોક પ્રદાન કરનારા છે. એ જ પ્રમાણે અધર્મ જનિત યાતનાઓ પણ અસંખ્ય છે, જેમનું દર્શન પણ ભયંકર છે. તેથી હું સંક્ષેપમાં જ ધર્મ અધર્મનું વર્ણન કરીશ. બ્રાહ્મણોને જીવિકા આપવી અત્યંત પુણ્યમય છે. એ જ પ્રમાણે અધ્યાત્મ તત્વના જ્ઞાતા પુરુષને આપવામાં આવેલું દાન અક્ષય થઈ જાય છે. બ્રાહ્મણોને સર્વ દેવતાઓનું સ્વરૂપ બતાવવામાં આવ્યા છે. તેને જીવિકા આપનાર મનુષ્યના પુણ્યનું વર્ણન કરવા કોણ સમર્થ છે? જે નિત્ય સદાચારી બ્રાહ્મણનું હિત કરે છે, તેણે સંપૂર્ણ યજ્ઞનું અનુષ્ઠાન કરી લીધું, તે બધા તીર્થોમાં તે બધા તીર્થોમાં નાહી ચૂક્યો અને તેણે બધી તપસ્યા પૂરી કરી લીધી. જે બ્રાહ્મણને જીવિકા આપવા માટે આપો કહીને બીજાને પ્રેરિત કરે છે તે પણ તેના દાનનું ફળ પ્રાપ્ત કરે છે. જે સ્વયં અથવા બીજા દ્વારા તળાવ બનાવડાવે છે તેના પુણ્યની ગણતરી કરવી અસંભવ છે. હે રાજન, જો એક મુસાફર પણ પરબનું પાણી પી લે તો તે બનાવનાર પુરુષના બધા પાપ અવશ્ય નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય એક દિવસ પણ ભૂમિ પર જળનો સંગ્રહ અને સંરક્ષણ કરી લે તે બધા પાપોથી મુક્ત થઈને 100 વર્ષ સુધી સ્વર્ગલોકમાં નિવાસ કરે છે. જે માનવ પોતાની શક્તિ પ્રમાણે તળાવ ખોદાવવામાં સહાયતા કરે છે, જે તેનાથી સંતુષ્ટ થઈને તેને પ્રેરણા આપે છે, તે પણ તળાવ બનાવવાનું પુણ્ય પ્રાપ્ત કરી લે છે. જે રાયના દાણા જેટલી માટી પણ તળાવમાંથી કાઢીને બહાર નાખે છે તે અનેક પાપોથી મુક્ત થઈને 100 વર્ષ સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે. હે નૃપશ્રેષ્ઠ, જેના પર દેવતા અથવા ગુરુજન સંતુષ્ટ થાય છે તે તળાવ ખોદાવવાનું પુણ્ય પ્રાપ્ત કરે છે. આ સનાતન શ્રુતિ છે. હે નૃપશ્રેષ્ઠ, આ વિષયમાં હું તમને એક ઇતિહાસ કહું છું જે સાંભળીને મનુષ્ય સર્વે પાપોથી છુટકારો મેળવી લે છે એમાં સંશય નથી. ગોંડ દેશમાં અત્યંત વિખ્યાત વીરભદ્ર નામના એક રાજા થઈ ગયા છે. તે બહુ પ્રતાપી વિદ્વાન અને બ્રાહ્મણ ભક્ત હતા. વેદ અને શાસ્ત્રોની આજ્ઞા અનુસાર કુળોચિત સદાચારનું તેઓ સદા પાલન કરતા અને મિત્રોના અભ્યુદયમાં યોગદાન કરતા હતા. તેમની પરમ સૌભાગ્યવતી રાણીનું નામ ચંપક મંજરી હતું. તેમના મુખ્યમંત્રીઓ કર્તવ્ય અને અકર્તવ્યના વિચારમાં કુશળ હતા. તે સદા ધર્મશાસ્ત્રો દ્વારા ધર્મનો નિર્ણય કર્યા કરતા હતા. જે પ્રાયશ્ચિત ચિકિત્સા, જ્યોતિષ તથા ધર્મનો નિર્ણય શાસ્ત્ર વિના કરે છે તેને બ્રહ્મઘાતી કહેવામાં આવ્યો છે. મનમાં ને મનમાં આવું વિચારીને રાજા હંમેશા પોતાના આચાર્યો પાસેથી મનુ વગેરેના બતાવેલા ધર્મનું વિધિપૂર્વક શ્રવણ કર્યા કરતા હતા. તેમના રાજ્યમાં કોઈ નાનામાં નાનો મનુષ્ય પણ અન્યાયનું આચરણ કરતો ન હતો. તે રાજાના ધર્મની મર્યાદામાં રહેલો દેશ સ્વર્ગ જેવો હતો. તે શુભકારી ઉત્તમ રાજ્યનો આદર્શ હતો. એક દિવસ રાજા વીરભદ્ર મંત્રી વગેરેની સાથે શિકાર કરવા બહુ મોટા વનમાં ગયા અને મધ્યાહન સુધી આમ તેમ ઘૂમતા રહ્યા. મધ્યાહન સુધી આમ તેમ ઘૂમતા રહ્યા તે અત્યંત થાકી ગયા હતા. હે ભગીરથ, તે સમયે રાજાને એક નાની તલાવડી દેખાઈ. તે પણ સુકાયેલી હતી. તેને જોઈને મંત્રી વિચાર્યું, પૃથ્વી ઉપર આ શિખર પર આ તલાવડી કોણે બનાવી છે? અહીં પાણી કઈ રીતે સુલભ થશે જેથી આ રાજા વીરભદ્ર તૃષા બુજાવીને જીવી શકશે? હે નૃપશ્રેષ્ઠ, ત્યાર પછી મંત્રીના મનમાં તે તલાવડીને ખોદાવવાનો વિચાર થયો. તેણે એક હાથનો ખાડો ખોદીને તેમાંથી જળ પ્રાપ્ત કર્યું. હે રાજન, તે જળ પીવાથી રાજાને અને તેમના બુદ્ધિસાગર નામક મંત્રીને પણ તૃપ્તિ થઈ. ત્યારે ધર્મ અર્થના જ્ઞાતા બુદ્ધિસાગરે રાજાને કહ્યું, રાજન, આ તલાવડી પહેલા વરસાદના જળથી ભરેલી હતી. હવે એને ચારે બાજુ પાળ બનાવી દેવી જોઈએ એવું મને લાગે છે. હે દેવ, નિષ્પાપ રાજન, તમે આ વાતનું અનુમોદન કરો અને આ માટે મને આજ્ઞા આપો. નૃપશ્રેષ્ઠ વીરભદ્ર પોતાના મંત્રીની વાત સાંભળીને બહુ પ્રસન્ન થયા અને આ કામ કરવા માટે તૈયાર થઈ ગયા. તેમણે પોતાના મંત્રી બુદ્ધિસાગરને જ આ શુભ કાર્યમાં નિયુક્ત કર્યા. ત્યારે રાજાની આજ્ઞાથી અતિશય પુણ્યાત્મા બુદ્ધિસાગર તે તલાવડીને સરોવર બનાવવાના કાર્યમાં લાગી ગયા. તેની લંબાઈ અને પહોળાઈ ચારે બાજુથી 50 ધનુષ્ય થઈ ગઈ. તેની ચારે બાજુ પથ્થરના ઘાટ બની ગયા અને તેમાં અગાધ જળરાશિ સંચિત થઈ ગઈ. આવી તલાવડી બનાવીને રાજાને બધા સમાચાર કહ્યા. ત્યારથી બધા વનના પ્રાણીઓને ત્રસ્યા પથિક તે તલાવડીનું ઉત્તમ જળ પીવા લાગ્યા. પછી આયુષ્ય સમાપ્ત થતા મંત્રી બુદ્ધિસાગરનું મૃત્યુ થઈ ગયું. હે રાજન, તે મારા એટલે કે ધર્મરાજના લોકમાં આવ્યા તેમના ધર્મ વિશે મેં ચિત્રગુપ્તને પૂછ્યું. ત્યારે ચિત્રગુપ્તે તેમણે તલાવડી બનાવ્યાની બધી વાત મને કહી, સાથે સાથે એ પણ કહ્યું કે આ મંત્રી રાજાને ધર્મ કાર્યનો ઉપદેશ કરતા હતા, તેથી આ ધર્મ વિમાન પર ચડવાના અધિકારી છે. હે રાજન, ચિત્રગુપ્તને આ પ્રમાણે કહ્યા પછી મેં બુદ્ધિસાગરને ધર્મ વિમાન પર ચડવાની આજ્ઞા આપી દીધી. હે ભગીરથ, પછી કાલાંતરમાં રાજા વીરભદ્ર પણ મૃત્યુ પછી મારા સ્થાન પર આવ્યા અને પ્રસન્નતાપૂર્વક મને નમસ્કાર કર્યા. ત્યારે ત્યાં મેં તેમના સંપૂર્ણ ધર્મ વિશે પણ પ્રશ્ન કર્યો. હે રાજન, મારા પૂછવાથી ચિત્રગુપ્તે રાજાને પણ તલાવડી ખોદાવવા રૂપી ધર્મ કાર્ય કર્યું હોવાની વાત કહી. ત્યારે મેં રાજાને જે રીતે સારી રીતે સમજાવ્યા તે સાંભળો. મેં કહ્યું, ભૂપાલ, ભગીરથ, પૂર્વકાળમાં શેકતગીરીના શિખર પર તે લાવક એક પ્રકારનું પક્ષી એટલે કે પક્ષીએ પાણીને માટે પોતાની ચાંચથી બે આંગળ ભૂમિ ખોદી નાખી હતી. નૃપશ્રેષ્ઠ, ત્યાર પછી કાલાંતરમાં તે ડુક્કરે પોતાના મુખથી એક હાથ ઊંડો ખાડો ખોદ્યો, ત્યારથી તેમાં હાથભર પાણી રહેતું હતું. ત્યાર પછી કોઈ સમયે તે કાલી એટલે કે એક પક્ષી એ તેને પાણીમાં ખોદીને બે હાથ ઊંડો કરી દીધો. મહારાજ, ત્યારથી તેમાં બે મહિના સુધી જળ રહેવા લાગ્યું. વનના નાના નાના જીવો તૃષાથી વ્યાકુળ થતા તે જળ પીતા હતા. એ સુરત, તેના 3 વર્ષ પછી આ હાથીએ તે ખાડાને 3 હાથ ઊંડો કરી દીધો. હવે તેમાં વધારે પાણી ભેગું થઈને 3 મહિના સુધી રહેવા લાગ્યું. જંગલના જીવજંતુઓ તે પાણી પીતા હતા. પછી પાણી સુકાઈ ગયા પછી તમે તે સ્થાન પર ગયા, ત્યાં એક હાથ માટી ખોદીને તમે જળ પ્રાપ્ત કર્યું. હે રાજન, ત્યાર પછી મંત્રી બુદ્ધિસાગરના ઉપદેશથી તમે 50 ધનુષની લંબાઈ પહોળાઈમાં તેને તેટલું જ ઊંડું ખોદાવ્યું. પછી તો તેમાં ઘણું જળ સંચિત થઈ ગયું. ત્યાર પછી પથ્થરોના ઘાટ બની જતા તે મહાન સરોવર બની ગયું. ત્યાં કિનારા પર બધા લોકોને માટે ઉપકારી વૃક્ષો લગાવી દેવામાં આવ્યા. તે તળાવ દ્વારા પોતપોતાના પુણ્યથી એ 5 જીવ ધર્મ વિમાન પર બેઠા છે. હવે 6ઠા તમે પણ તેના પર ચડી જાઓ. હે ભગીરથ, મારું આ વચન સાંભળીને 6ઠા રાજા વીરભદ્ર પણ તે 5ના જેવા જ પુણ્યભાગી થઈને તે ધર્મ વિમાન પર જઈને બેસી ગયા. રાજન, આ પ્રમાણે મેં તળાવ બનાવવાથી થનારા પુણ્યનું વર્ણન કર્યું. આ સાંભળીને મનુષ્ય જન્મથી મૃત્યુ સુધીના પાપથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક આ કથાને સાંભળે કે વાંચે છે તે પણ તળાવ બનાવવાના સંપૂર્ણ પુણ્યને પ્રાપ્ત થાય છે. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ 1 અધ્યાય 11 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.